આવૃતે ધામ વાસં નારાયણં નરક તારણ નામ ધેયં શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. રાજો શુભ શાંત આરદયમાં કલ્યાણકારી હરિ છોજી અક્ષર ધામનાયધિપતિ પ્રત્યક્ષ સર્વો પરિ સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહે કરીને સ્મરું જેથી હે કરુણાળુ મોહતણુ તો જાયે પરુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. આનંદ કહન સુખધામ અક્ષર પર દિવ્ય મૂર્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણ એકાંતિક અને બ્રહ્મરૂપ સ્થિતિ સુધી પહોંચી મહારાજનું ભજન કર્યું એવા મહાનુભવ પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આપણા જીવના સાચા સગા, સોનું અને ધૂળ સમ કરી જાણનારા પરમ પૂજ્ય ગુરુ મહારાજ, પ્રગટ હરિગુણ ગાનમાં જેમના ચિત્ત હરાયા છે એવા પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, અધિક સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો, કલ્યાણજી બાપા કામલિયાની પુણ્ય સ્મૃતિમાં એમના દીકરા પ્રવીણભાઈ, એમના દીકરા મનોજભાઈ મયંકભાઈ ઇત્યાદિ યજમાન પરિવાર ભક્તજનો અને કથા શ્રવણ કરવા માટે મુક્ષુભાવે પધારેલા બીજા તમામ ભાવિક ભક્તજનો અને અત્યારે જે ભક્તો ઓનલાઈન કથાનું શ્રવણ કરે છે એ બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે ભગવાનના એકાંતિક ભક્ત એવા ઉપરીચર વસુ રાજા એમના સદગુણોનું શ્રવણ કર્યું. છેલ્લે છેલ્લે જે વાત આવી એ જ ઊંડાણપૂર્વક સમજવા જેવી હતી, પણ કાર્તિક સ્વામીએ એ જ ઝડપથી પૂરી કરી દીધી. એટલે સાવરણી ઋષિને સંતોષ ન થયો. એટલે સાવરણી ઋષિએ પૂછ્યું, સહી ભક્તો ભગવત આસીત રાજા મહાન વસુ કિં મિથ્યા અભવત્યેન દીવો ભૂવિવરમ ગત. હે કાર્તિક સ્વામી, ઉપરીચર વસુ રાજા એ તો મહાન ભગવાનના એકાંતિક ભક્ત હતા, એ કઈ જેવા તેવા ભગત નહોતા. ભગવાનની આજ્ઞા બરાબર ન પાળતા હોય, ભગવાનનો નિશ્ચય બરાબર ન હોય, ભગવાનનું ભજન ન કરતા હોય, એવા કાચા પોચા ભગત હોય, એ થોડુંક ખોટું બોલે અને એની આવી ગતિ થાય એ હજી પણ થોડું સમજી શકાય. પરંતુ ઉપરીચર વસુ રાજા એ તો ભગવાનના એકાંતિક ભક્ત હતા, અને કેવા તો કે મહાન ભક્ત હતા. અને ભૂલ તો બધા માણસથી થાય, ભૂલ ન કરે એને તો ભગવાન કહેવાય. આપણે એ તો જાણીએ છીએ કે આપણે ભગવાન નથી, પણ શું આપણે એ જાણીએ છીએ કે સામેવાળા પણ ભગવાન નથી? ભૂલ તો બધાથી થવાની છે, અને કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે તો એની 3 વખત ભૂલ બધા માફ કરી દે. આ તો ભગવાનના એવા એકાંતિક ભક્ત હતા, એમનાથી એવી શું ભૂલ થઈ ગઈ, એવી કઈ અક્ષમ્ય ભૂલ થઈ કે જેથી એને સ્વર્ગ થકી પડીને ભૂમિના છિદ્રમાં પ્રવેશ કરવો પડ્યો. અશક્ય ઘટના શક્ય કઈ રીતે થઈ? કેન ઉદ્ધૃતઃ પુનઃ ભૂમેહ, આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ કે ભૂમિના વિવરમાં પ્રવેશ એક વખત એમનો થયો, ત્યારબાદ પુનઃ ભૂમેહ કેન ઉદ્ધૃતઃ, ફરીથી એ ભૂમિના તળમાં ગયેલા ઉપરીચર વસુ રાજાને કોણે છોડાવ્યા, કોણે ઉદ્ધાર કર્યો એમનો, એ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન એ કે પિતૃભી અસો કથમ શપ્ત, પિતૃઓ દ્વારા એ શાપિત કઈ રીતે થયા, અને કથમ મુક્ત, અને એ શાપમાંથી મુક્ત કઈ રીતે થયા? હે કાર્તિક સ્વામી, આ 4 પ્રશ્નોના તમે અમને જવાબ આપો. સ્કંદ વાચ, શૃણુ બ્રહ્મન કથા મે તાં વસોર્વાસવ રોચિષ, યસ્યાઃ શ્રવણતઃ સદ્ય સર્વ પાપ ક્ષયો ભવેત્. કાર્તિક સ્વામી સાવરણી ઋષિને કહે છે, હવે હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા એટલી પવિત્ર છે કે એના શ્રવણ માત્રથી જ સાંભળવા વાળાના પાપ એ નાશ પામી જાય છે. કામ થઈ ગયું ને, એકદમ ટાઈમે આવી ગયા આજે તો. પાપ તો નાશ થઈ જશે. સ્વયં ભુવાંતરે પૂર્વમ ઇન્દ્રો વિશ્વજીત આહવય, આહવય એટલે થાય નામ. સ્વયંભૂ મન્વંતરની અંદર વિશ્વજીત નામના ઇન્દ્ર એ સ્વર્ગની અંદર ત્રિલોકની અંદર રાજ્ય કરતા હતા. એક દિવસ એમને સંકલ્પ થયો કે આપણે યજ્ઞ કરવો. આમ તો આજનું સાયન્સ એવું કહે કે માણસને એક દિવસમાં કેટલા વિચારો આવે છે, 40,000 આજુબાજુ એક દિવસમાં એક વ્યક્તિને વિચાર આવે છે. આપણે એટલા બધા અલ્પજ્ઞ છીએ કે જો આપણે એ સંકલ્પને લખવા બેસીએ ને તો વધી વધી 100 200 વધી વધીને કોઈ લખવા બેસે તો 1000 વિચાર માંડમાં લખી શકે. એનાથી આગળ લખવા માંડીએ તો ઓછા વિચાર થઈ જાય, આવતા તો હોય જ પણ ખ્યાલ ના આવે, સૂક્ષ્મ છે ને બહુ. આપણે અલ્પજ્ઞ એટલા બધા છીએ કે આપણે આપણા વિચારને જ નથી જાણતા. એ વિચારને જો આપણે જાણી લઈએ, એમાંથી શુભ વિચારો એને પકડી લઈએ, એને લખી લઈએ. જો સારા વિચારો તો બધાને આવતા હોય, પણ જ્યાં સુધી એ સારા વિચારોને આપણે લખીએ નહીં ત્યાં સુધી આજનું વિજ્ઞાન એવું કહે છે કે એને આપણે પ્રેક્ટિકલમાં નથી મૂકી શકતા. એટલે તો કોઈ પણ પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય તો સૌ પ્રથમ વિચાર આવે અને પછી એને પેપર ઉપર ડ્રો કરવામાં આવે કે આથી આ રીતે અમે આને કાર્ય કરીશું. ઇન્દ્ર મહારાજાને પણ સંકલ્પ થયો કે યજ્ઞ કરવો છે, પરંતુ એ સંકલ્પ એવો થયો કે હિંસામાં યજ્ઞ કરવો છે. બધા જ દેવતાઓને આમંત્રણ આપ્યું, બધા જ દેવતાઓ આમંત્રણનું પોતાના રાજા કહે એટલે બધા આવે. બધા દેવતાઓ સહમત થયા, કેવો યજ્ઞ કરવાના છે? હિંસામય યજ્ઞ કરવાના છે. 33 કરોડ દેવતાઓ કે જે સાત્વિક કહેવાય છે એ બધા જ હિંસામય યજ્ઞ કરવા માટે ભેગા થયા. નિબદ્ધા પશવો જાદ્યા ક્રોશંતસ્તત્ર ભૂરિસ સર્વે દેવગણાશ્ચાપિ રસલુબ્ધાસ્તદા સત. આરંભાયેલા એ યજ્ઞની સમીપ ભાગમાં બૂમો પાડતા ક્રોશંત બૂમો પાડતા બકરા આદિક પશુઓ દેવોએ બાંધેલા હતા. 33 કરોડ દેવતાઓમાંથી એક પણ એમ બોલતા નથી કે આ ખોટું થાય છે. આખી દુનિયામાં તમામ લોકો આપણને સાત્વિક દ્રષ્ટિએ જુએ છે. બ્રાહ્મણોમાં આપણે ઉત્તમ કહેવાઈએ છીએ તો આપણે આવા યજ્ઞ ન કરવા જોઈએ. એક પણ દેવતા આવું બોલતા નથી. કેમ? રસ લુપતા, રસને વિશે જીવવાની આસક્તિ હતી. અને એટલા માટે જ મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષતઃ. તમામ ઇન્દ્રિયોને તો જીતવી જ, પણ રસનાને વિશેષપણે કરીને જીતવી. લોયાના 8મા વચનામૃતમાં મહારાજ કહે કે કઈ ઇન્દ્રિય એને જો પરિપક્વ જીતે તો સર્વે ઇન્દ્રિય જીતાય. મહારાજ કહે કે રસના ઇન્દ્રિયને પરિપક્વ જીતે તો બધી જ ઇન્દ્રિયો જીતાઈ જાય. એ રસને વિશે જીવવાની આસક્તિ કેવી હશે કે જે માણસ પાસે તો પાપ કરાવે છે, પણ આજે એ આસક્તિ દેવતાઓ પાસે પાપ કરાવવા તૈયાર થઈ છે. કોઈને પણ સૂઝતું નથી કે આપણે આ કરવું જોઈએ. કાગડાને કુવડને રાત્રે નથી દેખાતું, નહીં કુવડને દિવસે નથી દેખાતું. એવું કહેવાય કે કાગડાને રાત્રે નથી દેખાતું, પણ જે વિષયમાં આસક્ત થયો હોય ને એને રાત્રિ દિવસ કાંઈ નથી દેખાતું. દેવતાઓ ભાન ભૂલ્યા છે. અને એ જ વખતે ક્ષેમાય સર્વલોકાનાં વિચરંતો યદૃચ્છયા મહર્ષય ઉપાજગમોસ તત્ર ભાસ્કર વર્ચસ. આ પૃથ્વી ઉપર તમામ લોકોનું કલ્યાણ કરવા માટે વિચરતા એવા સૂર્ય સમાન તેજસ્વી વૃદ્ધ વશિષ્ઠ આદિક મહર્ષિઓ એ આ યજ્ઞમાં આવી પહોંચ્યા. જ્યારે જ્યારે આપણે કંઈક સારું કાર્ય કરીએ છીએ, જ્યારે જ્યારે આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ ખોટું કરવા જાય છે ત્યારે એના અંતરાત્મામાંથી એક પોકાર આવે છે. જો સારું કરતા હોય તો હા આવે, અને જો નબળું કરતા હોય તો ના આવે. ઇવન કે આપણે સભા મંડપમાંથી બહાર જઈએ, આપણા ચપ્પલ પહેરતા હોઈએ, અને જો બીજાના ચપ્પલ હોય ને તો એ ચપ્પલ બોલે કે ભાઈ હું તારું નથી, તું મને રહેવા દે, પણ માણસ સાંભળતો નથી. દેવતાઓ તો સાત્વિક છે, એમના અંદરથી પણ આવ્યું હશે ને કે તમે આ રહેવા દો. યદૃચ્છયા, દેવ ઈચ્છાથી ત્યાં સંતો આવ્યા છે. સમ્માનિતા સુર ગણેહી પાદ્યાર્ઘ્ય સ્વાગતા દીભી. સુરગણોએ તમામ ઋષિ મુનિઓનું સ્વાગત કર્યું, પાદ્ય ચરણ પખાડા, પાણી આપ્યું, યાદિક રીતે સત્કાર કર્યો. સત્કાર પૂર્ણ થઈ ગયા બાદ ઋષિ મુનિઓએ જ્યાં જુએ છે ત્યાં તો યજ્ઞ મંડપના સમીપ ભાગમાં કેટલાય પશુઓ બાંધેલા, કાળી ચીસો પાડે છે. એ બિચારાને શું ખબર કે આ દેવતો આજે અમને હોમવા માટે તૈયાર થયા છે. રાડો પાડવા સિવાય પશુઓ પાસે આજે બીજું કઈ હતું નહીં. એ બધા પણ વિચારતા હશે કે આજે દેવરાજ ઇન્દ્ર, એને પણ ખબર નહીં હોય કે એક મૂક પશુને આવી રીતે ન મરાય. પશુઓને આવી રીતે જોયા તરત એમનું દિલ દુભાયું, હૃદયની અંદર કરુણા ઉપજી કે આ મૂક પશુઓનો શું વાક છે કે જેથી આ દેવતાઓ એમને યજ્ઞમાં આવવા માટે તૈયાર થયા. સાત્વિકા નામ અપિ દેવાનામ યજ્ઞ વિસ્તરમ હિંસામયમ સમાલોક્ય તે અતિ આશ્ચર્યમ લેવી રે. સાત્વિક એવા દેવતાઓનો હિંસામય યજ્ઞ વિસ્તાર જોઈને તમામ ઋષિ મુનિઓને આશ્ચર્ય થયું છે, અને આશ્ચર્ય જ થઈને બહુ સારા હરિભગત કહેવાતા હોય, એકાંતિક સ્થિતિ સુધી પહોંચેલા હોય, એમની ઘરે સંતોની પધરામણી થાય અને બરોબર ભગત ડુંગળીનું શાક ખાતા હોય તો આશ્ચર્ય થાય કે ન થાય? આશ્ચર્ય થાય. આ એવી વાત છે કે દેવતાઓ સાત્વિક છે અને હિંસામાં યજ્ઞ, એનું માંસ ભક્ષણ કરવા માટે હિંસામાં યજ્ઞ કરવા તૈયાર થાય છે. આશ્ચર્ય થયું. ધર્મનું ઉલ્લંઘન થતું જોઈને એમના હૃદયમાં દુઃખ થયું છે. એટલે તમામ ઋષિ મુનિઓમાંથી મુખ્ય ઋષિ એવા મહેન્દ્ર ઋષિ એ સૌ કોઈ પ્રત્યે બોલ્યા છે. દેવેશ્ચ ઋષિ ભીષાકમ મહેન્દ્રાસ્મદ્વચ શૃણુ યથા સ્થિતમ ધર્મ તત્ત્વમ વદામો સનાતનમ. હે ઋષિ મુનિઓ, હે દેવતાઓ સાંભળો. ઋષિ મુનિઓ એટલા માટે કહ્યું કારણ કે દેવતાઓને જે યજ્ઞ કરાવનારા હતા એ પણ ઋષિઓ હતા. હે ઋત્વિજો, જે યજ્ઞ કરાવનારા હોય એને ઋત્વિજ કહેવાય. હે ઋત્વિજો, હે દેવતાઓ સાંભળો. જેવી રીતે વેદોની અંદર ધર્મનું સ્વરૂપ કહ્યું છે એ ધર્મના યથાર્થ સ્વરૂપને અમે તમને કહીએ છીએ. યુયમ સર્વે જગત કાલે બ્રહ્મણા પરમેષ્ઠિના સત્વેન નિર્મિતા સ્થ. સૃષ્ટિનું જ્યારે સર્જન થયું ત્યારે બ્રહ્માજીએ સત્વગુણમાંથી તમારું નિર્માણ કર્યું છે, અને એટલા માટે જ તમે ધર્મના ચાર પાદ સત્ય, શૌચ, તપ અને દયા, આ ધર્મના ચાર પાદ છે, એને તમે ધારણ કરનારા છો. સતયુગની અંદર ધર્મના ચાર પાદ હોય, ત્રેતાયુગની અંદર ત્રણ હોય, દ્વાપર યુગની અંદર બે હોય, અને કળિયુગની અંદર ધર્મનો માત્ર એક જ પાદ રહે છે. અને તમે ધર્મના આ ચારેય પાદને તમે સારી રીતે ધારણ કરનારા છો, અધર્મનું કાર્ય તમારે ન કરાય, માટે હિંસામય યજ્ઞને છોડી દો. રજસા તમ સાચાસો મનુષ્ચેવ નરાધિપાન અસુરાણાં ચાધિપતિં અસૃજ ધર્મધારિણ. દેવતાઓનું સર્જન બ્રહ્માજીએ કર્યું, ત્યારબાદ રજોગુણમાંથી મનુષ્યોનું સર્જન થયું. નરાધિપ મનુષ્યમાં જે રાજાઓ હોય, અધિપતિ, એમનું પણ સર્જન થયું. તમોગુણમાંથી અસુરોનું સર્જન થયું, અસુરના અધિપતિઓ એવા રાજાઓનું સર્જન થયું. અને એ બધા કેવા હતા? એ બધા પણ ધર્મધારીના. મનુષ્યો અને અસુરો એ પણ ધર્મને ધારણ કરનારા હતા. કોઈ પણ ધર્મથી વિપરીત આચરણ કરનારું ન હતું. કોઈ ધર્મના વિરોધી ન હતા, કોઈ અધર્મ નહોતા કરતા. દેવતાઓનું, મનુષ્યોનું, અસુરોનું સર્જન થયું ત્યારબાદ બ્રહ્માજીએ શું કર્યું? એ તમામનું કલ્યાણ થાય એના માટે, તમામને પોતપોતાની ઈચ્છાઓ પૂરી થાય એના માટે યજ્ઞ કઈ રીતે કરવા, કોની પાસે કરાવવા, એમાં શું હોમવું, આ તમામ વિધિઓને જણાવવા માટે વેદોનું સર્જન થયું. વેદોનું સર્જન કર્યા બાદ એમાં શું નિરૂપણ કર્યું? તો કે અહિંસેવ પરો ધર્મ તત્ર વેદેસ્તિ કીર્તિતઃ. વેદની અંદર અહિંસાને જ પરમ ધર્મ તરીકે સ્વીકારેલો છે. યજ્ઞની અંદર સાક્ષાત પશુવધ કરવો એ મત સાથે વેદ સંમત નથી, માટે તમે આ કાર્ય રહેવા દો. ચતુષ્પાદસ્ય ધર્મસ્ય સ્થાપનેયેવ સર્વથા તાત્પર્યમ અસ્તિ વેદસ્ય નતુ નાશેસ્ય હિંસયા. ધર્મના ચાર પાદ આપણે કહીએ ને, સત્ય, શૌચ, દયા અને તપ. ધર્મના આ ચાર પાદ, એનું કઈ રીતે રક્ષણ થાય એવું જ વેદોની અંદર પ્રતિપાદન છે. ક્યારેય પણ એ ચાર પાદનું ખંડન કરી કોઈ અસત્ય બોલતા થઈ જાય, કોઈ અધર્મનું આચરણ કરે, કોઈ નિર્દય બને, કોઈ પોતાના જીવનમાં જે જરૂરી હોય એટલું તપ ન કરે, કોઈ પવિત્રતા ન રાખે, તો એ વેદને સંમત નથી. અને એમાં હિંસા એ તો વેદોમાં એનું ખૂબ જ મોટું પાપ કહ્યું છે. હિંસાનું પ્રવર્તન કઈ રીતે થયું? તો રજોગુણ અને તમોગુણ એનાથી યુક્ત એવા અસુરો અને મનુષ્યો, એમના જે રાજાઓ હતા, એમની મતિ જડ થઈ ગયેલી. અને જડ થયેલી મતિમાં કાંઈ એટલે કાંઈ અસર ન થાય. પથ્થરને જેમ કાંઈ અસર ન થાય, એમ ગમે એટલો ઉપદેશ આપીએ, ગમે એટલી વાતો કરીએ, પણ જે જડમતી પુરુષ હોય એમને કાંઈ અસર ન થાય. એમની મતિ એ જડતાને પામી ગયેલી. કેટ કેટલાય અન્ય જે સારા મનુષ્ય હોય એમને સમજાવ્યા, પણ એ કોઈ માયના નહીં. વેદોની અંદર કહ્યું કે અજેન યષ્ટવ્યમ. અજ એટલે કે જેનો ફરીથી જન્મ નથી. 3 વર્ષની જૂની ડાંગર હોય તો એ વાવવાના કામમાં આવે નહીં, ખાવાના કામમાં આવે. એટલે અજ શબ્દથી વાચ્ય છે ડાંગર, કે જે ફરીને ક્યારેય જન્મવાની નથી. અજ એટલે ડાંગર. અજેન યષ્ટવ્યમ એટલે કે 3 વર્ષ જૂની ડાંગર હોય એનાથી યજ્ઞ કરવો, એવું વેદોમાં કહ્યું છે. પહેલા વર્ષની ડાંગર હોય એ નહીં, 3 વર્ષની જૂની. પણ અસુરો અને મનુષ્યમાં જે રાજાઓ હતા એની મળતી જડતાને પામી ગયેલી, એટલે એણે શું અર્થ ગ્રહણ કર્યો? અજ એટલે બીજો અર્થ થાય બકરા. અને બકરા પરક અર્થ લઈ બકરાને યજ્ઞમાં હોમી એના દ્વારા યજ્ઞ કરવો, એવો અર્થ એ પોતાની જડતાને કારણે એ બધાએ ગ્રહણ કર્યો. પરંતુ જે અર્થ અજ શબ્દથી લેવો જોઈએ તે ન વિધુ, તે કોઈએ અર્થ ન લીધો, તે કોઈ જાણી પણ ન શકા. સાત્વિકાનામ તુ યુષ્માકં વેદસ્યાર્થે યથાસ્થિત ગ્રહિતવ્યોન્યથાનેવ તાદૃશી ચ ક્રિયોચિતા. તમે તો સાત્વિક છો, વેદોના અર્થને તમે સારી રીતે જાણનારા છો, માટે વેદનો અર્થ જેવી રીતે ગ્રહણ કરવો જોઈએ એવી જ રીતે તમારે ગ્રહણ કરાય. અન્યથા ન, બીજી રીતે જો તમે ગ્રહણ કરશો તો તમે ધર્મનો લોપ કર્યો કહેવાશે. તમે જે અત્યારે ક્રિયા કરવા માટે જઈ રહ્યા છો એ ક્રિયા ઉચિત નથી. સંતો જ્યારે કોઈ ખોટું કરે છે ત્યારે કેટલું સમજાવે છે, પણ દેવતાઓ માનતા નથી. યાદૃશોહી ગુણો યસ્ય સ્વભાવસ્તસ્ય તાદૃશઃ સ્વસ્વભાવાનુસારેણ પ્રવૃત્તિ સ્યાચ કર્મણી. જે વ્યક્તિનો જેવો ગુણ છે, જે વ્યક્તિનો જેવો સ્વભાવ છે, એવી જ રીતે આ લોકની અંદર તે આચરણ કરતા દેખાય છે. સત્વગુણી માણસ હોય તો એ સાત્વિક કાર્ય કરશે, રજોગુણી મનુષ્ય એ એવું કાર્ય કરે અને તમોગુણી મનુષ્ય એ એવું કાર્ય કરે. જે વ્યક્તિનો જેવો સ્વભાવ હોય, કોઈનો બોલકનો સ્વભાવ હોય તો એ બોલા કરે, કોઈનો ખીજાળ સ્વભાવ હોય તો એ ખીજાયા કરે, કોઈનો શાંત સ્વભાવ હોય તો એ કોઈ પણ દિવસ ક્યારેય ક્રોધ કરે નહીં. જેવો જેનો સ્વભાવ એવી જ રીતે એ આચરણ કરે છે. અન્ય કોઈ રીતે એ આચરણ કરતા દેખાતા નથી. સાત્વિકાનામ હિ વો દેહ સાક્ષાત વિષ્ણુ રમાપતિ અહિંસ યજ્ઞેસ્તિ તતો અધિકારસ્તસ્ય તુષ્ટયે. તમે તો રમાપતિ એવા વિષ્ણુ ભગવાન એમના ઉપાસક છો, એમને જો તમારે રાજી કરવા હોય તો તમારે અહિંસામય યજ્ઞ જ કરવો જોઈએ. જો તમે હિંસામય યજ્ઞ કરશો તો ભગવાન તમારી ઉપર ખૂબ રાજી થશે, અને એમાંય તમે કેટલા બધા બકરા આદિ પશુઓને અત્યારે હોમવા માટે જઈ રહ્યા છો, તમારું જે આચરણ છે એ અતિશય ધર્મથી વિપરીત છે, માટે તમે આ રહેવા દો. રજસ્તમો ગુણ વશાત આસુરીમ સંપદમ આશ્રિતાઃ યુષ્માકમ યાજકાઃ યેતે સંતિ અવેદવિદઃ યથા. માત્ર તમારો જ વાકો એવું નથી, તમને યજ્ઞ કરાવનારા જે ઋત્વિજો છે, યજ્ઞ કરાવનારા એ ઋત્વિજો એ રજોગુણ અને તમોગુણને વશ થઈ આસુરી સંપત્તિને આશરેલા છે, એટલે એ પણ તમને ના નથી પાડતા કે હિંસામાં યજ્ઞ કરવાની વેદોમાં ના પાડી છે. કારણ કે એની પણ એવી જ ઈચ્છા છે કે યજ્ઞનું શેષ જે માંસ હોય એનું ભક્ષણ કરવા માટે અમને મળે. તત્સંગા દેવ યુષ્માકં સાંપ્રતં વ્યત્યયો મતે ચાતસ્ન તેને દૃશં કર્મ પ્રારબ્ધમ. એ ઋત્વિજોનો સંગ તમને લાગ્યો છે અને સંગ દોષને લીધે અત્યારે તમે પણ હિંસામાં યજ્ઞ કરવા માટે તૈયાર થયા છો. હશે તમારું નબળું પ્રારબ્ધ, પણ હવે તમે સમજી જાઓ. જે રાજસી અને તામસી મનુષ્યો છે, અસુરો છે, એ પોતપોતાના ગુણ અનુસાર રાજસી અને તામસી દેવદેવીઓની ઉપાસના કરે છે. એમને રાજી કરવા માટે એ રાજસી અને તામસી યજ્ઞમાં હિંસામાં યજ્ઞ કરતા હોય છે, પરંતુ ક્યારેય પણ સાત્વિક એવા મનુષ્યો અને અસુરો, એ જો સાત્વિક હોય, અસુરો જો સાત્વિક હોય, અહીંયા કહ્યું કે વિષ્ણુ ભક્તાહા, એ જો રાક્ષસ યોનિમાં જન્મેલા ભગવાનના કોઈ ભક્ત હોય તો એ પણ ક્યારે હિંસામાં યજ્ઞ કરતા નથી, તો તમારે તો યજ્ઞ ન જ કરવો જોઈએ. કેટ કેટલી વાર સમજાવે છે, અનેક ઉપાયો કરે છે, પણ દેવતાઓ સમજતા નથી. આગળ કહે છે કે તમે જો હિંસામાં યજ્ઞ કરશો તો યજ્ઞનો એક નિયમ છે, યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યારે જ ગણાય જ્યારે યજ્ઞનો શેષ પ્રસાદ હોય એને આપણે સ્વીકારીએ, એટલે કે જમીએ. જો તમે હિંસામાં યજ્ઞ કરશો, બકરા આદિ પશુઓને એની અંદર હોમશો, તો યજ્ઞની શેષ પ્રસાદી બકરા આદિ માંસ, બકરા આદિકનું જે માંસ છે એનું તમારે ભક્ષણ કરવું પડશે. અને માંસ ભક્ષણ જો આપણે કરીશું તો સુરાનું પાન અને માંસનું અસન એ દેવતાઓએ ક્યારેય કર્યું હોય એવું અમે ક્યારેય જોયું નથી. એટલે કે અત્યાર સુધી એ કોઈ પણ દેવોએ ક્યારેય પણ માંસનું ભક્ષણ કર્યું નથી કે સુરાનું પાન પણ કર્યું નથી. તમે આ પહેલા એવા છો કે જે આ બધું કરવા માટે જઈ રહ્યા છો, માત્ર જોયું હોય એમ નહી, સતામ મુખાત ન શ્રુતમ, સજ્જન પુરુષોના મુખમાંથી પણ અમે ક્યારે એવું સાંભળ્યું નથી કે દેવતાઓએ હિંસામાં યજ્ઞ કર્યો, દેવતાઓએ માંસનું ભક્ષણ કર્યું કે એમણે સુરાનું પાન કર્યું. અને અત્યારે જો આપણે એ કરીશું તો બધાને નીચું જોવા જેવું થશે. અને જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરતા કરતા આગળ વધતો જાય છે અને પાછા નથી વળતા ત્યારે શું થાય? એની અંદર રહેલું જે લજ્જા નામનું તત્વ, શરમ, એ દબાઈ જાય છે. આપણે કંઈક ખોટું કાર્ય કરતા હોઈએ ત્યારે આપણને શરમ આવે કે આપણને આ શોભે નહીં. પણ એ ખોટું કાર્ય એક વખત કરીએ, બે વખત કરીએ અને 21 વખત થાય પછી તો સ્વભાવમાં આવી જાય. 21 વખત અંદરથી એમ ના આવે કે આ ન કરાય, આ ન કરાય, શરમ આવે, પછી તો એ શરમ પણ પડદા પાછળ વહી જાય છે. દેવતાઓ સાથે આજે એવું જ થયું, માનતા નથી. ઉપાયો બતાવે છે કે તમે કેનાથી યજ્ઞ કરી શકશો. હે દેવો, ગાયોનું દૂધ છે, સાકર છે, ઘઉં ઇત્યાદિ અનેક પ્રકારની ઔષધિઓ છે, એના દ્વારા તમે યજ્ઞ કરો, પરંતુ હિંસામાં યજ્ઞ તમે રહેવા દો. તત્રાપિ બીજે ર્યષ્ટવ્યમ અજસંજ્ઞામુપાગતે ત્રિવર્ષકાલમ ઉષિતે નયેષાં પુનરુદ્ગમ. અને એ બધામાં પણ એવા જ અનાજનો, એવી જ ઔષધિઓનો ઉપયોગ કરો કે જે અતિશય જૂની હોય, જે ફરીથી ઉગવાની ન હોય. ક્યારેય પણ કોઈનો દ્રોહ ન કરવો, ક્યારેય જીવનમાં લોભ ન કરવો, ઇન્દ્રિયો અંતઃકરણનું દમન કરવું, ભૂત પ્રાણી માત્ર પ્રત્યે દયા દાખવવી, જીવનની અંદર તપ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, સત્ય વાણી બોલવી, અસત્ય ક્યારેય બોલવું નહીં, ક્યારેય પણ દંભ ન કરવો, કોઈ પીડા આપે તો પણ ચિત્તમાં ક્યારેય વિકાર ન થવા દેવો, કહેતા કે ક્ષમા રાખવી, અતિશય ધીરજ રાખવી, આ સનાતન ધર્મનું સ્વરૂપ છે. એ તમે ધર્મને ધારણ કરનારા છો, સનાતન ધર્મ એ તમારા આશ્રીને રહેલો છે, ને તદતિક્રમ્ય યહ વર્તેત, એ સનાતન ધર્મને ઉલ્લંઘીને જે વર્તે છે એ ધર્મજ્ઞ, એ ધર્મઘાતી કહેવાય. અને સહ અધઃ પતતિ, તે અધોગતિને પામે છે. સો સો શૂન્ય સારા કરે, એક અંકન કરે જો આગળે, તે સરવાળો સાનો મેલશે, જે કરે છે કાળપ કાગળે. સરસ મજાનો એક સફેદ કાગળ લઈએ, એકદમ આમ ગોળ એવા 100 મીંડા કરીએ, એક એકડો આગળ ન કરીએ તો શું થાય? મીંડાની કાંઈ કિંમત નહીં. એ સફેદ કાગળને પણ આપણે કાળો કરીએ છીએ, એને બગાડીએ છીએ. આપણા જીવનમાં આજ્ઞાનું ખૂબ મહત્વ છે. આજ્ઞા અને ઉપાસના એ તો આપણી બે પાખો છે. જેમ એક પાખ ન હોય તો પક્ષી આકાશમાં ઉડી ન શકે, એમ આજ્ઞા એનું જો ઉલ્લંઘન કરીએ તો માત્ર ઉપાસના દ્વારા આપણે અક્ષરધામ રૂપી આકાશમાં ન પહોંચી શકીએ. માટે આજ્ઞા અને ઉપાસના એ બંનેની ખૂબ જરૂર છે. મહારાજે વચનામૃતમાં પ્રથમના 34માં વચનામૃતમાં કહ્યું કે જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે એને કેવો આનંદ મળે, તો જેવો ભગવાનનો આનંદ છે એવો એને આનંદ મળે છે. અને જે ભગવાનના વચનોને ઉલ્લંઘીને વર્તે તો એ ક્લેશને પામે છે. માટે જીવનમાં આજ્ઞાનું ખૂબ મહત્વ છે. અમુક વખત નહીંતર એવું થતું હોય કે આજ્ઞાનું પાલન તો કરવું હોય, પણ અનેક પ્રકારના તર્ક આપણા મનમાં થતા હોય. મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે, સ્વામી આ શું? મહારાજા, રૂમાલ. સ્વામી, રૂમાલ નહીં, તલવાર છે. હા મહારાજ, તલવાર. એક પણ પ્રકારનો તર્ક નહીં. આપણે તર્ક કરીએ છીએ એટલે આજ્ઞાનું યથાર્થ રીતે પાલન નથી થતું. આજ્ઞાનું પાલન થાય તો મહારાજનો જેવો આનંદ છે એવા આનંદની આપણને પ્રાપ્તિ થાય. સ્કંદ ઉવાચ, ઇત્થં વેદ રહસ્યજ્ઞેર મહામુનિ બિરાદરાત બોધિતા અપિ સન્નિત્યા સ્વપ્રતિજ્ઞા વિગાતત. વેદોના રહસ્યને જાણનારાઓ તમામ ઋષિઓએ સન્નિત્યા સત્શાસ્ત્રોમાં જે રીતિ કહેલી છે, વેદોને સત્શાસ્ત્રોને સાથે રાખી સારી નીતિથી બોધિતા અનેક પ્રકારે દેવતાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ સ્વપ્રતિજ્ઞા વિઘાતત. દેવતાઓએ એકવાર નક્કી કરી લીધું ને કે અમારે હિંસામાં યજ્ઞ કરવો છે, એમની પ્રતિજ્ઞા હવે એ જો ઋષિઓનું વચન માની અને પાછા હટે તો એના માનનો ભંગ થાય. એની પ્રતિજ્ઞાનો ભંગ થાય પોતાનું માન જાળવવા માટે, પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે. તેઓ જાણતા હતા, દેવતાઓને ખ્યાલ હતો કે ઋષિ મુનિઓ જે બોલે છે એ સાચું છે, એ જે કહે છે એમ જ થાય, છતાં પણ પોતાનું માન રાખવા માટે એ સહમત, એ ઋષિઓ સાથે સહમત નથી થયા. આજે દુનિયામાં એવું થયું છે કે માણસ ખોટું કરવા ઈચ્છે છે પણ ખોટો સાબિત થવા તૈયાર નથી થતો. દેવતાઓ સાથે પણ એવું થયું, ખોટું કરવા તૈયાર થયા છે પણ પોતે ખોટા છે. હવે અમે આ હિંસામય યજ્ઞ બંધ કરી દઈએ, અમારી ભૂલ થઈ ગઈ અને અહિંસામય યજ્ઞ કરીએ, એ વાત સાથે સહમત થતા નથી. તદવાક્યમ નેવ જગૃહુ, ઋષિ મુનિઓનું વાક્ય એમને ગ્રહણ નથી કર્યું. અને જે વખતે મહદ વ્યતિક્રમાત તરહી માન ક્રોધ મદાદયઃ વિવિશુઃ તેષુ અધર્મસ્ય વંશ્યા છિદ્ર ગવેષિણઃ, જે વખતે અનેક પ્રકારે સત્પુરુષોએ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો ને દેવતાઓ ન માન્યા, એ જ વખતે મહદ વ્યતિક્રમાત સત્પુરુષોનું દિલ દુભાયું. અને એ દિલ દુભાયું એને કારણે માન કામ ક્રોધ અનેક પ્રકારના જે અધર્મ સર્ગના દોષો કહેવાય છે એ તમામ દોષોનો પ્રવેશ દેવતાઓની અંદર થઈ ગયો. વંશ્યાહ છિદ્ર ગવેષિણઃ, અહીંયા દોષોને, અધર્મ સર્ગના દોષોને એક વિશેષણ અપાયું, છિદ્ર ગવેષિણઃ. માન કામ ક્રોધ આ બધા જ દોષો રાહ જોઈને બેઠા છે કે ભગવાનનો ભક્ત ક્યારે પોતાના ઈષ્ટની, ક્યારે મોટા સત્પુરુષની આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને ક્યારે અમે એમાં પ્રવેશ કરી જઈએ. અહીંયા પ્રશ્ન થાય કે દેવતાઓમાં એ દોષ હતા એટલે સત્પુરુષોની વાત ન મનાણી, કે પછી સત્પુરુષોની વાત ન માન્યા એટલે દોષોએ પ્રવેશ કર્યો, ન માન્યા એટલે પ્રવેશ કર્યો? વાત તો સાચી જ છે. પ્રશ્નનું સમાધાન એ છે કે દોષો તો આપણી અંદર હોય જ છે, પરંતુ જ્યાં સુધી મોટા પુરુષોની આજ્ઞાનું પાલન કરતા હોઈએ ત્યાં સુધી એ તમામ દોષો દબાયેલા રહે છે. અને જ્યારે એ મોટા સત્પુરુષની આજ્ઞાનું, ઈષ્ટની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે ત્યારે દોષો એ મદોન્મત હાથી જેવા થાય છે, જે પોતાનો હાથી હોય, પોતાની ઉપર અસવાર થયેલો એવો જે મહાવત એને પાડી અને કચડી નાખે છે. એમ મોટા સત્પુરુષની આજ્ઞાનું જ્યારે ઉલ્લંઘન કરીએ ત્યારે આપણે જ કલ્યાણના માર્ગથી પડી જઈએ છીએ. અને એટલા માટે જ મહારાજે મધ્ય પ્રકરણના 51માં વચનામૃતમાં કહ્યું કે સત્પુરુષના વચનને વિશે જે રહે છે એ જ એને સારા દેશકાળાદિકનો યોગ છે, અને સત્પુરુષની આજ્ઞાનું ઉલ્લંઘન કરે એ જ એને ગુંડા દેશકાળાદિકનો યોગ છે. સત્પુરુષની આજ્ઞાનું જે પાલન કરે, મહારાજ કહે કે એ આત્મસત્તા રૂપે વર્તે છે. દેવતાઓએ આજે આવી રીતે સત્પુરુષોની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને એમની અંદર રહેલા દોષો એ મદોન્મત હાથી જેવા થઈ ગયા. દેવતાઓએ પણ એવું કહ્યું કે અમે તો અજ શબ્દ દ્વારા બકરાને ગ્રહણ કરી હિંસામય યજ્ઞ જ કરીશું, અને એ જ વખતે દશેય દિશાઓને અજવાળતા એવા ભગવાનના મહાન એકાંતિક ભક્ત રાજા ઉપરીચર વસુ એ ત્યાં આવી પહોંચ્યા. રાજાને જોયા એટલે ઋષિ મુનિઓને થોડોક સંતોષ થયો કે હાશ, આપણા પક્ષમાં ભળે એવા મહાન એકાંતિક ભક્ત આવી ગયા. કારણ કે આ એટલા મહાન રાજા છે, એટલા મહાન ભક્ત છે કે એમણે હજારો યજ્ઞ કરાવ્યા છે પણ કોઈ પણ યજ્ઞની અંદર પશુ હોયમું નથી. અહિંસા ધર્મ રક્ષા ક્યામ ખ્યાત અસો સર્વતહન રૂપઃ, તમામ લોકો આ રાજાને અહિંસા ધર્મનું પાલન કરનારા માને છે. અગ્રણી વિષ્ણુ ભક્તાનામ, એ વિષ્ણુ ભક્તોમાં પણ અગ્રણી છે, અતિશય શ્રેષ્ઠ છે. એક પત્ની મહાવ્રત, એક પત્ની રૂપ મહાવ્રત રાખનારા છે, અને આવા ધાર્મિક રાજા ધાર્મિકોમાં પણ શ્રેષ્ઠ, સત્યનું પાલન કરનારા, વેદના તાત્પર્યને જાણનારા એ અન્યથા કદાપી વાક્યમ ન બ્રુયાત, એ ક્યારેય પણ અમે પ્રશ્ન પૂછીશું તો ખોટું બોલશે નહીં, અમારો જ સાથ આપશે, અમારો સાથ આપે એવા પણ તૈયાર થઈ ગયા. બધા જ દેવતાઓ અને ઋષિઓએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે ઉપરીચર વસુ રાજા પાસે જઈએ અને એમને જ પૂછી લઈએ કે સાચું શું છે અને ખોટું શું છે. યજ્ઞ એ પશુઓથી કરાય કે ડાંગરથી ઇત્યાદિ ઔષધિઓથી કરાય? દેવ મહર્ષય ઉચુ ભોરાજન કેન યષ્ટવ્યમ પશુનાહોસ્વિત ઔષધે એતમ ન સંશયમ ચિંદી પ્રમાણમ ભવાન મત. હે રાજન, કેનાથી યજ્ઞ કરાય, પશુઓથી કે ડાંગરથી? તમે જે જવાબ આપશો એ અમે પ્રમાણરૂપ ગણીશું, માટે તમે જવાબ આપો. કાર્તિક સ્વામી અહીં કહે છે કે હે સાવરણી ઋષિ, દેવતાઓ અને ઋષિઓએ સાથે મળીને આવી રીતે જ્યારે ઉપરીચર વસુ રાજાને પૂછ્યું ત્યારે રાજાએ એક પ્રશ્ન પૂછ્યો છે કે કોણ કયા પક્ષમાં છે પહેલા એ મને જણાવો. ડાંગરથી યજ્ઞ કરાય એ પક્ષ કોનો છે, અને બકરાથી યજ્ઞ કરાય એ પક્ષ કોનો છે? કારણ કે ઇન્દ્ર મહારાજાએ તો એમને અડધી સીટ ખાલી કરી દીધી હતી, વૈજયંતી માળા આપી હતી, એટલે એવા મોટા મિત્ર, મોટાની મોહબત એમાં તણાઈ ગયા. ઇન્દ્ર મહારાજા દેવતાઓ જે પક્ષની અંદર હોય એમાં આપણે રહેવું. મહર્ષિઓએ તો જેવું હતું એવું સત્ય જણાવ્યું કે ડાંગરથી યજ્ઞ કરવો એમાં અમે સહમત છીએ, અને પશુઓથી યજ્ઞ કરવો એમાં બધા દેવતાઓ સહમત છે. અને એ જ વખતે ઉપરીચર વસુ રાજાએ કહ્યું, છાગાદી પશુના એવ ઇજ્યમ, બકરા આદિક પશુઓ વડે જ યજ્ઞ થાય, એથી અન્યથા ક્યારેય યજ્ઞ ન થાય, માટે હું દેવતાઓના પક્ષમાં છું. આટલા મહાન એકાંતિક ભક્ત એ જ વખતે જ્યારે આ વચન બોલ્યા, તસ્મિન એવ ક્ષણે, એ જ ક્ષણે રાજા વાઘ દોષાત પોતાના વાણીના દોષને કારણે અંતરિક્ષત અધઃપપાત, અંતરિક્ષથી એનું અધઃપતન થયું, અને સહસા ભૂમિમ ચ પ્રવિવેશ સહ, ભૂમિના વિવરમાં એમનો પ્રવેશ થઈ ગયો. महतिं विपदिं प्राप भूमिमाद्यगतो नृप स्मृतिस्त्वेनं न प्रजहो तदा नारायणाश्रयात्। અતિશય મોટી આપત્તિ એમના જીવનમાં એમને નોતરી દીધી। ભૂમિના મધ્યમાં રહેવા છતાં પણ એક વખત ભગવાનનો આશરો થયો હતો ને, એક વખત એવા ભાવથી એ ભગવાનને ભજતા હતા, એટલે એમની જે સ્મૃતિ હતી કે હું ભગવાનનો ભક્ત છું, મારાથી એમના ભક્તો અને સંતોનો દ્રોહ થયો છે, એ જે સ્મૃતિ હતી એ નાશ ન પામી એમને એમ રહી। અને જ્યારે ઉપરીચર વસુ રાજાને આવી રીતે અધઃપતન થયું ને એ બધું જોયું, એટલે બધા જ દેવતાઓ હિંસામય યજ્ઞ કરવો એ પડતો મૂકી ત્યાંથી ચાલતા થઈ ગયા, અને જે ઋત્વિજો યજ્ઞ કરાવવા માટે આવ્યા હતા એ પણ પોતપોતાના આશ્રમમાં ચાલ બંધ કરી અને ચાલ્યા ગયા। ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય વેદસ્ય હિંસા પરો પરત્વોક્તયા ઉપરીચર્વસો અધપતન વર્ણનનામા ષષ્ઠોધ્યાય। આવી રીતે ઉપરીચર વસુ રાજાનું અધપતન કઈ રીતે થયું એ પ્રશ્નનો કાર્તિક સ્વામીએ સાવરણી ઋષિને જવાબ આપ્યો। આ પ્રસંગ ઉપરથી આપણે ચાર વસ્તુઓ શીખવાની છે। પહેલું, દેવતાઓ હિંસામાં યજ્ઞ કરવા માટે ક્યારે તૈયાર થયા? રસને વિશે જીવવાની આસક્તિ। મહારાજે છ વાના કહ્યા ને, દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, રસને વિશે જીવવાની આસક્તિ, સંબંધીમાં હેત, કુસંગીમાં હેત રહી જાય, અને હજી એક બાકી છે, અને દેહાભિમાન। આ છ વાના હોય તો એને જીવતે પણ સુખ ક્યારેય ન થાય અને મરીને પણ સુખ ન થાય। રસનાને વિશે આસક્તિને લઈને દેવતાઓએ યજ્ઞ કર્યો હિંસામય માટે। આપણે તો ક્યારેય પણ હિંસામય યજ્ઞ કે માંસનું ભક્ષણ કરવા માટે નથી જવાના, પણ રસને વિશે આસક્તિ જો હશે તો એનાથી અન્ય અધર્મ સર્ગના દોષો એ આપણામાં પ્રવેશવાની સંભાવના અવશ્ય છે। માટે રસનાને વિશે આ પ્રસંગ ઉપરથી એવો ખ્યાલ આવે કે ક્યારેય પણ રસનાને વિશે આસક્તિ કરવી નહીં। બીજી વાત કે મહર્ષિઓ જ્યારે સમજાવવા માટે આવ્યા ત્યારે બધા જ દેવતાઓ એ માનને વશ હતા, એક તો આસક્તિ અને વળી પાછું માન, ખોટા છે અને પાછું એનું માન, એટલે માન એ પણ આપણે ન રાખવું જોઈએ। અને ત્રીજી વાત, ઉપરીચર વસુ રાજા જ્યારે આવ્યા ત્યારે મોટાની મોબતે પોતાની જે સ્થિતિ હતી એમાંથી પડ્યા, ત્યારે મોટાની મોબતે અધર્મનો ત્યાગ, સત્યનો ત્યાગ એ પણ આપણે ક્યારેય ન કરીએ। આવું ત્રણ વાત એ આપણને આમાંથી શીખવા મળે છે। મહારાજે કહ્યું ને કે ચાર જણા એને અમે એનો દ્રોહ કરતા અમે ખૂબ બીએ છીએ, વરતાલના 11મા વચનામૃતમાં કહ્યું। એક તો ભગવાન, બીજું ભગવાનના ભક્ત, ત્રીજું ગરીબ અને ચોથા બ્રાહ્મણ। અહીંયા સત્પુરુષ એવા ભગવાનના ભક્ત એવા વૃદ્ધ વશિષ્ઠ આદિક મહર્ષિઓ એના દ્રોહને કારણે ઉપરીચર વસુ રાજાનું પતન થયું। આપણને એમ થાય કે એટલી સ્થિતિ સુધી પહોંચી ગયા અને એની આ સજા? તો કે હા, મહારાજે કહ્યું ને કે બીજા બધા જે અપરાધો છે એ તો માફ થઈ જાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરવો, ભગવાનને જીના નિરાકાર કહેવા, એ ભગવાન માફ ન કરે। અને બીજું કે ભગવાનના એકાંતિક સત્પુરુષ એનો જો કોઈ દ્રોહ કરે તો એ પણ ભગવાન સહન નથી કરતા। ત્યારે આ વાસુદેવ મહાત્મ્યમાંથી મહારાજે આપણને ઉપદેશ આપ્યો કે આપણે ક્યારેય પણ ભગવાનના ભક્તનો દ્રોહ થાય, ભગવાનના એકાંતિક સત્પુરુષો એમના વચનનું ક્યારેય ઉલ્લંઘન ન થાય એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ। દ્રોહ એટલે શું? અહીંયા ઉપરીચર વસુ રાજાએ દ્રોહ શું કર્યો? તો કે સત્પુરુષનું ન માન્યા એ જ એનો દ્રોહ હતો। મહારાજની વાણી એ મહારાજનું સ્વરૂપ છે, મહારાજે કહ્યું ને, મદરૂપ મિતિ મદવાણી માન્યયમ પરમાધરાજ, મારી વાણી એ જ મારું સ્વરૂપ છે. આપણે શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીએ એ મહારાજનો દ્રોહ કર્યા બરાબર છે. સંતોએ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય કે આ રાજા આ ભગત ક્યારેય ખોટું બોલે નહીં, એ ક્યારે ખોટું કરે નહીં. સંતોને આપણા ઉપર વિશ્વાસ હોય ને જ્યારે મોટાની મોબતે લેવાઈ જઈને માનને વશ થઈને જ્યારે આપણે એ વાતને યાદ ન રાખી અને જ્યારે મર્યાદાનું ઉલ્લંઘન કરીએ છીએ, આપણે તો વિચાર કરવાની વાત છે કે ઉપરીચર વસુ રાજા ભગવાનના એકાંતિક ભક્ત કેટલી ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચેલા. આપણે એ વિચાર કરીએ કે આપણી એટલી સ્થિતિ તો નથી, અને આપણે જો એ સત્પુરુષોના વચનોનું ઉલ્લંઘન કરીશું તો આપણી શું સ્થિતિ થશે, આપણી કઈ દશા થશે, ખૂબ જ માઠી દશા થાય. અને એટલા માટે કાર્તિક સ્વામી કહે છે કે આ કથાનું જે સાવધાનીપૂર્વક શ્રદ્ધાપૂર્વક જે શ્રવણ કરે એમના પાપનો નાશ થઈ જાય. એ પાપ કરવા જતા હોય એ પહેલા એમને આ યાદ આવે કે ઉપરીચર વસુ રાજા કેટલા મોટા ભક્ત હતા, એમણે એક વખત આ કર્યું તો સ્થિતિમાંથી પડ્યા, હું તો એવો નથી તો મારું તો શું થશે. માટે પાપ કરતા તરત પાછા વળી જાય. મોટા સત્પુરુષોના જે વચનો છે એ ક્યારેય ઉલ્લંઘે નહીં. મહારાજ ગઢપુરમાં વિરાજમાન મંદિરનું કામ ચાલે, વેળા વદરથી રૂડા ભગત મહારાજને રસોઈ આપવા માટે આવ્યા. મહારાજે કહ્યું કે અમે કહીએ એમ કરવો છે કે તમારે મનનું ધાર્યું કરવું છે? અરે મહારાજ, તમે જેમ કહો એમ કરવું છે. મહારાજ કહે, તમારે કેટલા રૂપિયાની રસોઈ આપવી છે? મહારાજ, મારે 100 રૂપિયાની રસોઈ આપવી છે. જાઓ બજારમાં 50 રૂપિયાના ઘઉં અને 50 રૂપિયાની અડદની દાળ લેતા આવો. જ્યાં સુધી એ ઘઉં અને અડદની દાળ રહેશે ને ત્યાં સુધી સંતોને એ રસોઈ કહેવાશે તમારી. મહારાજની આજ્ઞાનું પાલન કર્યું. એ બજારે ગયા, ઘઉં લાવ્યા, 50 રૂપિયાના અડદ લાવ્યા, મહારાજને આપ્યા. મહારાજ એની ઉપર રાજી થયા અને મહારાજે એની છાતીમાં પોતાના ચરણાર્પિત આપ્યા. આજ્ઞાનું પાલન કરીએ તો ભગવાન કેટલા રાજી થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આજ્ઞા જેટલી પડે એટલી વાસના બળે. ત્યારે આ ખૂબ જ સરસ રીતે વાસુદેવ મહાત્મ્યમાંથી મહારાજ સાર ગ્રહણ કરી અને આપણને ઉપદેશ આપે છે. સ્કંદ વાચ ભૂમધ્યગસ રાજાથ સ્વકૃતમ કર્મ ગર્હયન અનુતાપ્ય માનશ્ચ ઉપરીચર વસુ રાજા એ ભૂમિના વિવરમાં પ્રવેશ કરીને રહ્યા છે. આપણને સહેજે પ્રશ્ન થાય કે ત્યાં એમને જમવાનું કોણ પૂરું પાડતું હશે, એમને પાણી આપવા માટે કોણ જતું હશે? દેવતાઓને દયા આવી. દેવતાઓને થયું કે આ રાજાએ આપણા પક્ષ રાખવા માટે ખોટું બોલ્યા, તો આપણે પણ એના માટે કંઈક કરીએ. મહાભારતના શાંતિ પર્વમાં આ વાત આપેલી છે. અહીંયા ઉલ્લેખ નથી, પણ આ પ્રશ્નનું સમાધાન કરવા માટે મહાભારતના શાંતિ પર્વમાં કહ્યું કે બધા જ દેવતાઓ રાજા પાસે આવ્યા અને વાત કરી કે અત્યાર સુધી અમારા માટે તમે ઘણું કર્યું છે, આજે જ્યારે અવસર આવ્યો છે અમે પણ તમારા માટે કંઈક કરવા માગીએ છીએ. અમે તમને એવું વરદાન આપીએ છીએ કે આ પૃથ્વી ઉપર જે જે લોકો યજ્ઞ કરશે એમાં જે જે ઔષધિઓ અમને અર્પણ કરશે, અમારો જે આ પૃથ્વી લોક ઉપરથી ભાગ મળે છે લોકો પાસેથી, એ ભાગ હવે તમને મળશે. માટે તમે ક્યારેય પણ ભૂખ અને તરસથી આ ભૂમિના છિદ્રમાં પ્રવેશ કરવા છતાં પણ ક્યારે ભૂખ તરસથી તમે પીડાશો નહીં. અને સાથે સાથે અત્યારે એ જ્યારે ભૂમિના વિવરમાં પ્રવેશ કરે, અહીંયા આવ્યું કે ભગવન મંત્રમ ત્ર્યક્ષરમ મનસા સદા જજાપ, મનથી સદાયને માટે શ્રી કૃષ્ણ ભગવાનના 3 અક્ષરનો આ મંત્ર એનો સદાયને માટે જપ કરતા. કારણ કે બોલી તો શકે નહીં ભૂમિના વિવરમાં. એટલે મનથી સદાયને માટે જપ કરતા દેવતાઓએ કહ્યું કે તમે ભગવાનનું ભજન કરો છો તો તમારા ઉપર ભગવાનની કૃપા થશે, ભગવાન રાજી થઈ તમને દર્શન આપશે અને આ કષ્ટમાંથી તમને મુકાવશે. અને થયું પણ એવું. તત્રાપી પરયા ભક્ત્યા પંચકાલમ સ્વચેતસા અયજધરિમ સુરપતિમ ભૂમેર વિવર આદરાત. ભૂમિના વિવરમાં પ્રવેશ કરી ગયા હોવા છતાં પણ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે તો 5 વખત ભગવાનની પ્રત્યક્ષપણે પૂજા કરતા અને ભૂમિના વિવરમાં એવું કંઈ થઈ ન શકે એટલે 5 વખત પંચકાલમ સ્વચેતસા પોતાના ચિત્તની અંદર મનની અંદર માનસી પૂજા કરે છે. અયજત હરિમ સુરપતિમ ભૂમે હે વિવર આદરાત, અને ભગવાનનું સ્મરણ કરે છે અને એના ઉપર ભગવાન રાજી થઈ ગયા, જગતપતિ ભગવાન રાજી થઈ ગયા અને એને આ વિપત્તિમાંથી છોડાવવા માટેનું નક્કી કર્યું. ગરુડજીને બોલાવ્યાને કહ્યું કે તમે જાઓ, અમારા એક મહાન ભક્તે ભૂવિવરમાં પ્રવેશ કરીને રહ્યા છે, એને તમે છોડાવો. તરત જ ગરુડજી આવી અને ભૂમિના વિવરમાં પ્રવેશ કરી ઉપરીચર વસુ રાજા હતા એને પોતાની ચાંચમાં લઈ અને આકાશમાં જેમ એ પહેલા ઉડી શકતા હતા ઉપરી એટલે કે ઉપર આકાશમાં અને ચર એટલે કે જે ફરે છે આકાશમાં જેવી રીતે ફરતા હતા એવી જ રીતે એમણે ફરતા કરી દીધા. ત્યાંથી ઉપરીચર વસુ રાજા એ સ્વર્ગની અંદર ગયા. ગરુત્માન અથ વિક્ષિપ્ય પક્ષો મારુત વેગવાન વિવેશ વિવરમ ભૂમ્યા યત્રાસ્તે વાગ્યતો વસુ. એમને સ્વર્ગની અંદર મૂકા અને તસ્મિન મુહૂર્તે સંજગ્ને રાજો પરિચર પુનઃ સશરીર ગતો સ્વર્ગમ પરમ સુખમ અવાપ્તવાન. બીજો પ્રશ્ન હતો ને સાવરણી ઋષિનો કે કોના દ્વારા ફરીથી કેન ભૂમેહ પુનઃ ઉદ્ધૃત, કોના દ્વારા ભૂમિમાંથી ફરીથી એનો ઉદ્ધાર થયો. બીજા પ્રશ્નનો જવાબ આપ્યો કે ભગવાનના વાહન સમા ગરુડજી એમના દ્વારા રાજાનો ઉદ્ધાર થયો. પછી ક્યાં ગયા તો કે સ્વર્ગમાં. સમજવાની વાત છે ને કે એકાંતિક ભક્ત હતા પણ સત્પુરુષના દ્રોહનું કેટલું મોટું એને દંડ ભોગવવો પડ્યો કે સ્વર્ગ સુધી જ ગતિ થઈ. મહારાજે શું કહ્યું કે ભગવાનના ભક્તને મરવું એ મરણ નથી, એકાંતિકના ધર્મમાંથી જે પડી જવું સત્પુરુષનો અવગુણ લેવો એ જ એકાંતિકમાં ધર્મમાંથી પડવું એ છે અમને તો દ્રોહ કર્યો. મહારાજે શિક્ષાપત્રીમાં પણ એટલા માટે જ કહ્યું કે દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વી નામ ચ સતામપી વેદા નામ ચ કર્તવ્યા વેદા નામ ન ચ કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. વેદોની પતિવ્રતા સ્ત્રીની દેવતા તીર્થ બ્રાહ્મણો એમની ક્યારેય પણ સત્પુરુષો એમની ક્યારેય નિંદા ન કરવી અને આમણે તો દ્રોહ કર્યો. સાંભળવી પણ નહીં, ન શ્રવ્યા ક્યારેય સાંભળવી પણ નહીં. માટે આ જે પ્રસંગો છે એમાંથી મહારાજે કેવો સાર કાઢી આપણને ખ્યાલ ન આવે કે આપણે સહેજે સહેજે મળી ગયું એટલે ખ્યાલ ન હોય કે આ આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો એનું શું ફળ મળે. ત્યારે આ કથાઓનું શ્રવણ કરી જે ફળ મળ્યું એનું આપણે શ્રવણ કર્યું ત્યારે મહારાજની આ આજ્ઞાઓ છે એમને આપણે પાલન કરીએ અને જીવનમાં ક્યારે પણ સત્પુરુષનો મોટા પુરુષની આજ્ઞાનો ઉલ્લંઘન ન થાય, રસને વિશે ક્યારે આસક્તિ ન થાય, સદાયને માટે નિર્માનીપણે વર્તી શકીએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આજની કથાને વિરામ આપીએ. થોડીક વાર મહારાજના નામની ધૂનમાં જોડાઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, અમેરિકા નિવાસી પરમ ભગવદીય શ્રી મોહનભાઈ પટેલ અને પરમ ભગવદીય શ્રી પ્રતાપભાઈ જોબનપુત્રા હસ્તે શ્રી દીપકભાઈ પટેલ, શ્રી સંજયભાઈ જોબનપુત્રા, શ્રી રાજુભાઈ કલોલા, ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના પૌત્રો દિલ, વત્સલ અને દર્શન એમના તરફથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાની તમામ શાખાઓમાં ઠાકોરજીના થાળ અને સંતોને પારણાની રસોઈ રાખેલી છે. પ્રતાપભાઈ છે અને મોહનભાઈ એ આમ તો ધ્યાની સ્વામીના શિષ્ય છે, અને પરંતુ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને પૂજ્ય ગુરુ મહારાજની એમને અનન્ય ગુરુબુદ્ધિ છે અને ખૂબ જ સંસ્થા સાથે અને સંતો સાથે ગાઢ હેતથી જોડાયેલા છે. એમના દીકરાઓ દીપકભાઈ અને ડૉક્ટર સંજયભાઈ એ પણ ખૂબ જ ભક્તરાજ છે અને અમેરિકામાં જન્મેલા હોવા છતાં પણ શાસ્ત્રીજી મહારાજની એ કથાઓ સાંભળે છે ત્યારે મહારાજ એ પરિવારને ખૂબ જ સત્સંગ ભક્તિનું બળ આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. સાથે આજે ધનુર્માસ કથાના ઠાકોરજીના થાળ અને ધૂનપ્રસાદના મુખ્ય યજમાનો એમના નામથી બોલું છું, બધા ભક્તોજનો જે હાજર હોય એ ઊભા થજો પોતાના સ્થાને. બહુ જાજા ભક્તો છે. મોહનભાઈ પટેલ, પ્રતાપભાઈ એ વાત કરીએ આપણે, હરજીભાઈ પીપળિયા, ન્યુયોર્ક મૂળ વતન દેરડી, પુત્ર રાજુભાઈ એમની પણ આજે બધી શાખાઓમાં થાળ અને રસોઈ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી નારણભાઈ રવજીભાઈ ખીમાણી દહીસરા એમની માતુશ્રીની પુણ્યસ્મૃતિમાં પણ બધી સંસ્થામાં રસોઈ છે આજે. ભૂતપૂર્વ વિદ્યાર્થી સુધીરભાઈ કાળુભાઈ ધાનાણી ઓસ્ટ્રેલિયા એમના તરફથી પણ રસોઈ છે. અક્ષર નિવાસી ફકીરભાઈ પટેલની સ્મૃતિમાં એમના સુપુત્ર કાલે જેમના તરફથી કથા વાર્તા હતી એ ભક્તો તરફથી આજે થાળ છે. પરેશભાઈ અને ભૂપેન્દ્રભાઈ સાથે બીજા યજમાનોના નામ બોલાય છે જે હાજર હોય એવું વાત હશે. ડૉક્ટર પંકજભાઈ થોરિયા, ડૉક્ટર જીપી ગ્રિયાડ સાહેબ, ડૉક્ટર નિલેશભાઈ મકાણી અમદાવાદ, ભરતભાઈ જોશી, પરેશભાઈ ટોપિયા, જમનભાઈ ધામેલિયા, અમિતભાઈ સેરસિયા, હરેશભાઈ મહેતા, એ કે ચોવટિયા સાહેબ એના સુપુત્ર દેવની મેડિકલમાં પ્રવેશ મળતા આજે યજમાન રહ્યા છે. સાથે જયંતિભાઈ સોજિત્રા, મનુભાઈ અજાગિયા, રશ્મિનભાઈ પટેલ અને સહયજમાનો તરીકે હેમંતસિંહભાઈ પરમાર, નારણભાઈ ગઢિયા અને ચુનીભાઈ કલોલા, શૈલેષભાઈ ધીરજભાઈ કાચા આ બધા જ ભક્તજનોને મહારાજ ખૂબ વિશેષ સત્સંગ ભક્તિનું બળ આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.